સવારથી સાંજ સુધી દોડવું એ જીવન નથી, એ માત્ર ટકાવારી છે. જે કામ માટે જીવન જ ભૂલી જવાય એ કામ અંતે ખાલીપો આપે છે. સફળતા એ નથી કે આપણે કેટલું કમાઈએ છીએ, સફળતા એ છે કે કામ કર્યા પછી જીવવા માટે કેટલી ઊર્જા બચે છે. જો કામ આપણને આપણા પરિવારથી, આપણી શાંતિથી, આપણી પોતાની જાતથી દૂર લઈ જાય તો એકવાર રોકાઈને વિચાર કરવો જોઈએ. કામ જીવનનો ભાગ છે, જીવન એ કામનો નહીં. એવું કામ પસંદ કરીએ જેની સાથે આપણે જીવી શકીએ, કારણ કે જે જીવન જીવી ન શકાય એ કામ અર્થહીન છે.